દક્ષિણા મંદિર માં જાય, શિવના મંદિર માં જાય કે દર્શન કરે, તેનો આપણે જોયા કરવાનું. આપડે ગણપતિ શું કરે છે, આપણને ફક્ત રાગ દ્વેષ નીકળી ગયો. શું થયું? રાગ દ્વેષ ના રહ્યો, આપણે જોવાનું, જાણવાનું, જોવાનું એ જ રહ્યું. રાગ દ્વેષ રહી થાય એટલે મુક્તિ, વિતરાગ ને ભય, નિર્ભયતા, ભય કોઈ પ્રકાર નો ના રહ્યો. રંજની કાગળ લખ્યો કે આજ લખી નાના છોકરા ને બઉ પ્રશ્ન બઉ આવે છે. પેલો તો તમે છોકરા ઉભા હોય તો બોલાબોલ કરો તો છોકરા બધા ખરાબ સંસ્કાર પડી જાય. બધા મા બાપ છોકરા એમ ખ્યાલ જ નથી રહેતો કે છોકરા ઉભા છે ને. આપડે છોકરા સ્કૂલ માં ગયો હોય પછી લોકો પણ ખ્યાલ જ હોતો નથી. એટલે બેભાન પણ બોલ બોલ કરે છે ને, છોકરા સંસ્કાર ખરાબ પડે. હવે તમારે એવું નહીં થાય, હવે તમારે એવું નહીં થાય. આમ સાદા એકાદ તો કરો થાય, પણ પછી કશું ના થાય. પાછું તો હતો ના રહે ને, અને પેલો તો 15-15 હોય તો રહે. હવે તો ના રહે, કારણ કે અહંકાર ગયો એટલે તો ના રહે. અને પછી પાછું હિંસક ભાવ નહીં જાય, મોડું બગડે નહી, ગુસ્સો કરે તો મોડું બગડે નહી. અને પેલું વાન જેવું દેખાય. એટલે આ ગુસ્સો થતો નથી. આવે ભરેલો માલ છે એ નીકળે છે બસ એટલું. ગુસ્સો ખરેખર ગુસ્સો ક્યારે કહેવાય? મોડું બગડે ને તો રહેતા ગુસ્સો કહેવાય. અંદર આપડે આત્મા તો ના જ પડી. આવું નહીં, આવું ના થવું જોઈએ. તું ઈલાજ એમ કહું આવું ના થવું જોઈએ, પણ ઈલાજ કર્યા કરે. કારણ કે માલ ભરેલો છે, ફૂટ્યા દારૂખાનો ભર્યું છે, ફૂટ્યા વગેરે રહે છે ને. છોકરા ને તો બીજી રીતે સારી રીતે આપડે એ આવું દેવા, એનો ખોરાક ના ખાય એ બધું. અને આપડે જો ખાતા હોય તો આપડે બંધ કરી દેવું જોઈએ. જ્ઞાન મળ્યા પછી એ આપડે શું, એટલે એમને આપડા સંસ્કાર દેખે એવું એ કરે. પેલા આપડા મા બાપ સંસ્કાર કેમ કહેતા હતા? એ બધું નિયમ વાળા હતા, અને જયારે સંયમ હતો બધો. સંયમ વગર નો હોય ને ગમે તે ખાઈએ તો છોકરા શીખી જાય. બીજું છોકરાને આ તમને દાદા બરાબર રસી દેજી કા રોજ બોલાવવું જોઈએ. એટલો બધો હિન્દુસ્તાન છોકરા સુધરી ગયા છે કે સિનેમામાં જતા નથી. પેલું બે ત્રણ જયા જરા વાંકા છોકરા થાય, પણ પછી બે ત્રણ જયા પછી પછી રાગે પડ્યા પછી મરી જો સાદ ઉતર્યા પછી પછી કે એવું તો એ અંબારે. મને દાદા અત્યારનો જમાનો સારો લાગે છે. પેલા તો સાસુ દુઃખ દયા જ કરે. કશું ભાઈ બરકત જ નથી. વધારે કુવલતા હતી. અને રાધે ને ગંગા સ્વરૂપ કે લખે ગંગા સ્વરૂપ. અને હમી મળી તો બધા શું કરતા એવું બોલે. એટલે બધા આ લોકો બહુ સારું થયું. અંગ્રેજો આવ્યા પછી આપડે આવું આ દુરાગ્રહ છૂટી ગયા બધા. ભલે લોકો ઊંધે રસ્તે થોડા ચડ્યા, તેનો બધો નહીં ઉતરી ગયા છે ને, તે ફરી ચડાવવા છે. દાદા દોરડાયા ની એક એક્ઝામ્પલ આપો ની. દોરડાયા શું? એક દાખલો આપો ની. આ દોરડાયા છે તો હું અહીં સમજણ પાડતો તું વચ્ચે નહીં તેની સમજણ પાડું. હું પ્રશ્ન પૂછું કે એનો ખુલાસો કેટલા આવે અને ઘેરે કહેવા માટે એને ચેન્જ કરવા માટે. તું એને જવાબ કહી દઉં એટલે પછી હું કહું છું તું દોઢ દાય છે. અમારે ચંદ્રકાંત ભાઈ આ બધું 5-10 માણસ બેઠેલું. મેં એક જણા જરા પ્રશ્ન પૂછ્યો મેં શું જવાબ આપ મને આ મેં તું શું શું સમજો શું પેલો ગુંચાયા કરતો હતો બિચારો એટલે ચંદ્રકાંત ધીમે રહીને પેલું મન જરા સંભળાયેલું ઓછું ને એટલે ધીમે રહીને કહી દીધું જવાબ એટલે પેલો સાચો જવાબ આવ્યો એટલે મેં પૂછ્યું તે સાચો જવાબ સી રીતે આપ્યો તને સી રીતે સમજ પડી બધા કે ચંદ્રકાંતજી કહ્યું ત્યારે મેં ચંદ્રકાંતજી કહ્યું હું અહીંયા પાણીનો પીવાનો ભોટવો રાખતો જોડે આ બેઠક ની જોડે ભોટવો રાખતો હતો પાણી પીવાનો ત્યારે ચંદ્રકાંતજી મેં કહ્યું મેં કહ્યું તારા કરતા મારો ભોટવો સારો તે કઈ દાપણ નહીં કરતો પછી ધાયો થતો નથી જોડે રે ને મારી મહેનત ને ગમી જાય તને સમજ પડે છે તને કેળવા સારું જ કરીએ છે દાદા તે અમારે બહુ જ કહ્યું તમે દોઢ ડાયો નો દાખલો આપ્યો તે હું ઘણી વાર બહુ ગુજવાઈ જાઉં કારણ કે મને છે ને બહુ બધા જણા એડવાઈસ આપે હું એડવાઈસ આપીને તેમાં જ ગુજવાઈ જાઉં ને હું એ લોકોને કેમ કે દાદાને જવાબ આપવા દઉં પણ મને આપ્યા પછી એટલી બધી ગુજવાઈ જાય ને પછી મને થાય કે હું દોઢ દાય થાઉં તમને પૂછું તો એટલે ચૂપ થઈ જાઉં એટલે પછી અંદર ગુજવાઈ જાય ને પછી રડાઈ જાય વાઈજ ની કિંમત છે ઓર વાઈજ ની કિંમત નથી વાઈજ ની કિંમત દાદા અત્યારનો જમાનો એવો છે ના બોલે તો કોઈ પૂછે નહીં અક્કલ નો કોથળો બે આવું કહું મોટે મોટે બધાને બધું અક્કલ નો કોથળો વેચવા જાય ચાર ના આવે બાર અક્કલ નું એ તો આવું પછાડે કોઈ કોઈ પછાડનાર હોય ને આનું તો જ્ઞાની કોઈ અમારા દુનિયા કોઈ ભાઈ નહીં કોઈ નહીં અમે બધાને પછાડીએ ભરા અને દ્વેષ ના મેં દાદા ઘણી વાર મારા મગજમાં હું વિચાર કરતી હોઉં ને તમે કઈ બોલે ને બધું તો મને આમ એનાલાઇઝ કરું ને તો પછી મને તમને પ્રશ્ન પૂછવાનું થાય પછી મને થાય કે દોરડા નહીં થાય ને પછી ચૂપ થઈ જાઉં ને પછી ગુજવાય ગુજવાય ગુજવાય થાય એટલે અડધી વાર મને ખબર નથી પડતી કે હું દોરડા ક્યારે થતી છું ને સમજતી ક્યાં છું એનો મોટો પ્રોબ્લેમ છે તું બહુ લેતે તારા હિસાબે તું બહુ થઈ જવું એવી છું પણ બહુ લેશે કારણ કે તું સમજી ગયું છું કે દાદા પર આવડું આલસ દોઢ દાય થાય મારો દોસ્ત બતાવશો દાદા હું શું કા બતાવું તને પોતાને દેખાય એવું મેં થર્મોમીટર મૂક્યા હતી તારા દોસ્ત તને પોતાને દેખાય એટલા માટે થર્મોમીટર મૂક્યા હતી કારણ કે બ્લન્ડર્સ અને મિસ્ટેક બે ઉપરી હતા બ્લન્ડર્સ મેં ભાગ્યા રહ્યો કે ભાઈ તું આ ઈલા નહીં પણ તું શુદ્ધ આત્મા છે તું કરતી નથી પણ વ્યવસ્થિત કરે છે એ બધા જે બ્લન્ડર્સ હતા હું આની મામી છું કાકી છું વાઈફ છું આમ છું બધું તોડી નાખ્યા કહે ને અને મિસ્ટેક હોય તો મને દેખાશે તમારે તોડી બંધ કરી મિસ્ટેક હોય તમને દેખાય મિસ્ટેકો બધું નીકળી જશે તે જેમ જેમ નીકળશે તેમ તેમ એટલી શક્તિ વધતી જશે અનંત શક્તિ વાળો મોક્ષે જતો અનેક પ્રકારનો હોવાથી અનંત શક્તિ વાળો અને પાપ ભાઈ મૂક્યા માટે તમને આ યાદ રહેશે એક કલાકે યાદ ના રહે યાદ તો રહેતું શું કહી રહ્યું તે આ તો પાપ ભાઈ કરે જાગૃતિ ઉત્પન્ન થઈ નિરંતર હું શુદ્ધાત્મા છું ધ્યાન રહે ખ્યાલ રહે દાદા ઘણી વાર તમે કઈ બોલો ને તો હું એ અઘરી નહી કરું અંદર મને ખબર કે તમે બોલતા છે એનું કારણ હશે પણ મારાથી છે ને તે તમારી સાથે ચર્ચા નહીં કરાય એટલે એનું કે આર્ગ્યુમેન્ટ કે ગલત આર્ગ્યુમેન્ટ ડિસ્કશન નહીં કરાય કારણ કે મને લાગે કે હું તમારાથી નાની છું ને પણ ડિસ્કશન નહીં કરાય તે મને અંદરથી એમ લાગે કે ખોટું છે કારણ કે ડિસ્કશન નહીં કરું તો એનો સોલ્યુશન નહીં આવે તો મારે શું કરવું જોઈએ? તમે કઈ બોલો ને તેનું હું અગ્રી નહી કરું, હું સ્વીકારી નહી કરું. પણ અંદરથી મને ખબર કે તમારું કારણ હશે એટલે તમે બોલ્યા, પણ સ્વીકારી નહી કરું એટલે મારે એની સાથે ડિસ્કશન કરવી જોઈએ ને, તો પછી મને સમજ પડે ને અંદર સોલ્યુશન આવે. તો ઠોકર વાગી સ્વીકારવું પડશે, પણ જેવા ત્યાં સીધી સ્વીકારવું પડશે. હા, અમારું વાક્ય એટલે છેલ્લામાં છેલ્લું વાક્ય છે. હા, અમારી અમારી આપતેવાળી હોય એટલે એક શબ્દ એની પર ચેકનારો મળશે નહી કોઈ, એટલે પછી આપણે જયારે ત્યારે ઠોકર વાગીને પછી કરવું પડે. એના કરતા ડાયા થઈને કરીએ તો શું કરું? પહેલેથી કહીએ એટલું પોસરા થઈ જાય, એવું છૂટકો નહીં. પોસરા નહીં લોક કરશે, ધડી પોસરા કરે ના કરે, તું નહીં પોસો કઈ ના કરું ના કરે, બધા કઈ ના કરો ભાભી. દાદા, હું તમારી સાથે જેમ ની સમજ પડે તમારી સાથે ડિસ્કશન કરું તો વાંધો, તો પછી તો તે સારું પડે ને. કોઈ વાંધો ના હોય, પણ ઘણી વાર મને શું થાય, વધારે પડતું ડિસ્કશન કરે ને એટલે તારી પર કૃપા ઓછી ઉતરે. ડિસ્કશન જરૂરિયાત પૂરતું ટાઈમ મારો બગાડવું તો વાંધો નહીં, પણ બિન જરૂરિયાત ટાઈમ મારો બગાડવું ખાલી તો તારી પર કૃપા ઓછી ઉતરે. બીજું કશું અમારે તો કૃપા રાજી કરે દાદાને, જેમ તેમ કહ્યું કે પગડે બાબત રાજી ના થાય, કારણ પગ તો એમને દુખતા જ નથી હોતા. કોઈ દાડો ક્યારે એમની કોઈ દાડો દુખી જ નથી, માથું કોઈ દાડો દુખતું નથી, ત્યારે ક્યાં દબાવ રહી? આ તો લોકો પોતાને એના માટે સેવા માટે લાભ ઉઠાવે, પછી અમારે દુખતા નથી હોતા. એટલે રાજી કરવાનું તો વિનય થી રાજી કરો, વિવેક વિનય ને વિવેક. દાદા, હું અંદર થી બહુ ખુશ થઈ ગઈ તમારા જવાબ થી, તમારા જવાબ થી અંદર થી હું બહુ ખુશ થઈ ગઈ, બહુ આનંદ થયો જવાબ થી. એને કહેતો કે આ બેબી એટલી બધી ફેરફાર થઈ ગઈ કે કોઈ લડે આવી હતી નઈ, બધી બહુ ફેરફાર થઈ ગઈ. કારણ કે પોતાની મરજી વાળે પોતાની બુદ્ધિ વાળે એમ કરે જાય, કોઈ કે અનર કરનાર બાપ મા બાપ નું કઈ સાંભળે જ નહીં લોકો. કારણ કે બુદ્ધિ વધી એટલે માણસ શું સમજે, હું એમના કરતા વધારે સમજી શકું છું. એટલે પોતાનું ધાર્યું કરે, ધાર્યું કે છે શું કહે છે, આમ બધા બધા ગમે તેવા સંતો હોય ને તે ધાર્યું કરે, તેને સસંદી કયા ભગવાન પોતાના સંદેશ ચરીને ચાલે છે. એ ધાર્યું કરવાનો અધિકાર કોને છે? જ્ઞાની પુરુષ ને, જેની પોતાની બુદ્ધિ ના હોય, જેને પોતાની ભૂલ થતી ના હોય એને ધાર્યું કરવાનો અધિકાર. બીજા લોકો ને અંદર ભૂલ વાળા લોકો સ્વસંદી કહેવાય, પછી નર્ક માં જાય. આ ઉપદેશકો તો નર્ક માં જવાના, કારણ પોતે જાણતો નથી ને બીજાને ઉપદેશ આપે, પોતે ગુંચાઈ લો છે બીજાને ઉપદેશ આપે છે, જવાબદારી આવે. તારે ગમ્યું કશું નહિ, બધું અડિયાત કઈ ઘરે આવી તારું? અહંકાર થી જયારે કેવાનું કે હું શુદ્ધ આત્મા છું, એ અહંકાર ને શુદ્ધ આત્મા માં ફિક્સ કરી દેવાનો. અહંકાર એટલે ખોટી માન્યતા, કોક કરે છે બીજો ને હું કરું છું એમ, કે અહંકાર. પણ હું તરુલતા છું અને હું શુદ્ધ આત્મા છું, અહંકાર જ નથી પોતે, તો હું પણ કરે છે તે અહંકાર છો. હવે અહંકાર ના ચલાવી લેવાય ભગવાન શું કે છે, પણ પાછો કહેશો આ મેં આ કર્યું, પાછું ઉપરથી કહેશો. એટલે કર્તાપણાનો અહંકાર કર્મ બંધાવે, કર્તાપણાનો અહંકાર કર્મ બંધાવે. તો હું શુદ્ધ હાથમાં છું એ કોઈ અહંકાર થી નથી કહેવાનું. શુદ્ધ અહંકાર કોને કહેવાય? શુદ્ધ અહંકાર જેને નહી, અહંકાર માં કઈ પણ કશું અશુદ્ધતા રહી ના હોય, ક્રોધમાન માયા લોભ ના પરમાણુ કશું રહ્યું ના હોય, જે અહંકાર નો શુદ્ધ જ થઈ ગયો અહંકાર, એ શુદ્ધાત્મા એક જ થઈ જાય. શુદ્ધ અહંકાર એટલે અહંકાર કહેવાય જ નહીં, પણ એ નામ કહે કે અશુદ્ધ, કારણ કે અશુદ્ધિ માંથી શુદ્ધ થાય છે. એટલે બરોબર છે એટલે તમે એમ કેવો કે આપણા મનમાં લાગે કે આ સરસ છે તે ખરાબ કેવાય? તો સરસ છે તો ધીરજ પતાવવાની શક્તિ હોય તો સરસ કેવું. એટલે એટલે તમે આ કહો ગુડ છે. એને ચોંટી નહી જવાનું, એપ્રિશિએટ કરી લઈને વળગી નહી પડવાનું, બચકા નહી ભરવાનું. શૈલેષ કે બોલો કે તો પછી સારી વસ્તુ ને આપણે એપ્રિશિએટ નહી કરવાની? સારી કહીને તો બંધીએ છીએ અને ખોટી કહીને છૂટીએ છીએ. નિરસથી છૂટવું પડે, નિરસ આપણને નુકસાન દુઃખ આપે અને સરસ સુખ આપે. એ સુખના દુઃખના ટોળામાં ન બેસીએ અને બધી જ વસ્તુ સારી છે. એ બીજું આપણે શું કહીએ, એમાં શું વાંધો છે? આપણને કોઈ વસ્તુ ખરાબ જ નથી. ભગવાને કઈ એમાં જુદું નહીં પાડ્યું. આ તો આપણે લોકો લોકોના કહેવાથી આપણે જુદું પાડીએ. લોકો આપણને સાયકલ લીધી છે, ઘરી કા સરસ છે, આપણે સરસ માની. થાકેલો માણસ હોય તેને બેસવાનું સરસ લાગે કે બેઠેલો માણસ ને બેસવાનું સરસ લાગે? થાક્યો હોય છે, થાક્યો હોય એને, થાક્યો હોય એને, એમ કે જેને થાક લાગ્યો હોય એને બેઠેલો હોય તેને કઈક બેસી તો સારું બોલીએ તો બીજો કે છે હું ક્યારનો કંટાળો નાસી જઈને બોલતો નહી. હા તો રિલેટિવ છે, સારું ખોટું કઈ આવું સમજ નહી જોઈએ. આવું લોજિકલી કરવું છે પણ ડિફિકલ્ટ છે. અમુક વસ્તુ હારું તમે એકદમ ફાઇન બોલ્યું કે જે ગરમીમાં હોય ને ઠંડી ગમે ને જે ઠંડીમાં હોય ને ગરમી ગમે. પણ હમણાં કઈ વસ્તુ આવું ને તમે કેવો કે બહુ આમ નહીં કરવાનું કે બહુ ફાઇન છે એવું ના મળે તો શું કરવું? તે નહીં કેવું બહુ સરસ કરવા પછી એ ના મળ્યું, ટેબલ ના મળ્યું, તો આપડે અમારી પર મૂકીને બહુ સરસ થઈ ગયું. આપડી જાતને બહાર ની વસ્તુ અસર ના કરે એવું જોઈએ. બહાર નું ભૂત આપણને આપડે ગમે ત્યાં કે અમુક વસ્તુ એટલીસ્ટ મી મને દેખાય કે આ ફાઇન છે, હું હજુ એકદમ ફાઇન નહી કહેવાય તો વળી મને હજુ હું બહાર જાઉં કે કાર જાઉં કે કોઈનું ઘર જાઉં કે કોઈનો કોર્ટ જો કે આવું આમ તો સેજ તો દેખાય કે કેટલું ફાઇન છે, પણ એમ તો નથી કહેતો કે મને જોતું છે. પણ કેવું કે પણ તમે કહો કે અટેચ નહીં થઈ જવાનું, એટલે તમે એમ કેતા છો કે અટેચ નહીં થઈ જવાનું એમ કેવો. ફાઇન અમે કહીએ એ તારે કેવી રીતે કેવી રીતે સુધારના રીતે કેવું છે. શૈલેષ કહે છે આમ થઈ ગયો દાડો લે ને હું શૈલેષ થી કહ્યું સુધાર્થમાં રીતે ફાઇન કેવું એટલે જાણવું જ ફાઇન છે એવું. અને આ ફાઇન નથી એ જાણવું, જાણવા કોઈ ચીજ લડે નહી. અને શૈલેષ છે ફાઇન કહો એટલે અનુભવવું, અનુભવવામાં એક હેરાન થઈએ લાગે છે ખાલી જાણે. અને આ સોનું છે સાધન થાકી ના દે જ્ઞાની કોઈ કાંકરા આપ્યા હોય તેને સાથે નાખી દે તો ભેદ ના કરે રાગ ના કરે. જાણવું પણ અનુભવવું નહીં. હા પાછા જો પાછા તને એલિવેટ કર્યું ના મને ડિપ્રેશન જોઉં છું તે ના લેવલ માઇન્ડ લેવલ બુદ્ધિ લેવલ ઇગોઇઝમ શું આબુ તમે બોલતા છો તે હા ખૂબ લોકો દરેક માણસ માત્ર જે આ હોય પણ પહોંચી શકે નહીં. દરેક માણસ ની ઈચ્છા આવી છે કોઈને ડિપ્રેશન થવાનું ગમે જ નહીં પણ લોકોને એલિવેટ કરવાનું તો પણ ગમે. પણ લોકોને એલિવેટ કરવાનું તો પણ ગમે ગમે તેને ડિપ્રેશન આવે જ. ડિપ્રેશન કોઈને ગમતું નથી કોઈને ન ગમે. કાલે આટલું બધું થયું પણ આપડા બધા તેના મળ્યા પર ફેરફાર થયો છે. તારી મમ્મી પેલા મળ્યો નહીં તો કેટલું ઉગ્ર થઈ ગયા ના આપે તો ઉગ્ર થઈ જાય ગુસ્સે થઈ જાય શું સમજે એના મનમાં ના એનો દોષ કાઢ્યો નથી આપણો દોષ તને આપણો દોષ પોતાનો લાગેલો શું આપડો કઈ ગુનો છે તારે આ બોલું કેમ છો લલ્લુ તેને બધા છે જય સચિદાનંદ. દાદાજી આપડે પેલે દિવસે વાત થઈ છે ને કે ઓછું ખવાય અને વજન ના વધે એ માટે શું કરવું જોઈએ, કઈ ભાવના રાખવી કે ઓછું ખવાય, આપડે કઈ ભાવના રાખવી જોઈએ કે જેથી ઓછું ખવાય? એટલે મને મને ગુસ્સી જાય એના કઈ થતું ના હોય બરાબર એટલે ભાઈ બારે બારે વિવેચન કરીએ જાણવા ખાતર એ પ્રમાણે રહેવું એ મુશ્કેલ બરાબર કંટ્રોલ થવું ના પણ અહિયાં બધાના વજન બહુ વધી જાય ને એટલે બધા ડાયટિંગ કરે એટલે એક વાર આખું ખાવાનું છોડી દે પછી ત્રણ ચાર મહિના કરે ને દસેક રતલ વજન ઉતરે પછી પાછું બધું વજન હતું ત્યારું ત્યાં આવી જાય ખાવાનું છોડી દેવું બીજું વિરોધી ફૂડ હોય છે ને જેનાથી વજન વધે નહીં હા એવું ખાવું મરચું આવે મરચું ઉડાડી મળે બધી મરચા દાદાજી કે ઉડાડી મૂકે વજન ઓછું કર્યા માટે આવો પૂરું ઓછું કરવું બરાબર આપી દો ને બધું ફેરશો અમારે ધ્યાન દેવું છે દાડે ભૂખ લાગે વગર ખાવાનું ને બાકી હું તો જે માગું એ બધું સ્વાદ ની ચીજો બોલો સ્વાદ ની કઈ બહુ ભાગ કઈ ભગવાન કીધું કઘડી કરે લેવા દેવા છું મારા મને મારા અધિકાર અધિકાર છું સર વાત કરો આ તો ઘણા લોકો લાગતું લોકો પેલા લોભિયા લાગતું લોભિયા જો લાલચો હોય તો તારા ભૂખે ના મરે તેથી કહું ને કઉ છું ને કે એકાય શબ્દ હાથે જોડે તાર ભાઈ ટાળા થઈ જાય. એકાય શબ્દ હાથે જોડે, કારણ કે એ જો આપડે થોડું જોણી છે ને થોડું આ ઉમેરીએ નાખી દઈ દી તારું કરે ભેગું ના કરી. હવે જતી વાત જોઈ ખેંચી કાઢો કલાક તું કે આપડે લાગતા જ નથી કર્યા કોઈ રીતે. ત્યાં તો નિમિત્ત ને જ બધકામ બધે ઉપરી ના રે એવું ઇન્ડિપેન્ડન્ટ બનાવે છે. લોકો કે ભગવાન મને આપજે, ભગવાન મને તે આપજે, ભગવાન મને આપો, ભગવાન મને તે આપો. ભગવાન પાસે શું માંગે? બીજા વિચાર આગળ શાંતિ થઈ જાય. અંબાર્યું માટે એટલા જ થયો, અંબાર્યું આપશે એટલે શાંતિ થઈ જાય. સાચા દીકરી અંબાર્યું ના કરશો નહી, કઈને ના બેસી રેવાય નહી દાદાજી. કામ તો કરવું પડે, કે કામ કરાવે જ વ્યવસ્થિત શક્તિ તમને. વ્યવસ્થિત માં જેમ હશે એમ થશે એવું કઈને બેસી ના રેવાય, બેસી રેવાય. છોકરી હોય પહેરાવાની હોય, મારા છોકરી પહેરાવાની ચિંતા મારા રહેતી હોય, પૈસા ભેગા કરવાની બધી. આપડે બાવીસ વર્ષ ની છે અને એનો અવસર આવી ગયો છે પહેરાવાનો. વ્યવસ્થિત પર છોડાય નઈ, વ્યવસ્થિત છે પણ એને આપડે પ્રયત્ન કરવા પડે, પ્રયત્ન કરવો છે. એ બીજી પ્રયત્ન કરતા જો ફળ જાય, આપડે પ્રયત્ન કર્યો $2000 ખર્ચ થઈ ગયો અને પછી કશું ના ભર્યું તો વ્યવસ્થિત કરીને પાડી દીધો પ્રયત્ન. ચિંતાની હોય કે પછી અમુક લોકોને એવું લાગે કે હું કેર નથી કરતો વસ્તુ હારો, તો કે કોઈને એવું લાગે કે આને કઈ પડી જ નથી. ચિંતા ના કરો, આપડે ચિંતા ના કરીએ તો કોઈને એમ લાગે કે આને કઈ પડી જ નથી. શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? આપડે લોકો કે છે આમ તો કઈ પડી જ નથી, ચિંતા નથી કરતો, એને કઈ ફિકર જ નથી, એમ કે કાળજી લેવાની, કેર કરવાની, વરી નહીં કરવાની. પણ તમે ઓકે એ પણ ખાવા પાડી, પણ બીજાને એમ લાગે નુકસાન થાય, હર્ટ કરે. બીજા લોકો જોઈ ને તમે તો કામ અસર મોરા હોય ને એવું બધું, આપડે હસતું મોડું હોય, કાયમ આનંદિત પરમાનંદ માં રહીએ તો લોકોને લાગે કે આ તો ચાલો કેવો છે, એને તો કઈ ટીકટ ચિંતા નથી, એનો એ કામ એટલે કામ છે. દર્શન કરે મોડું આનંદ માં હોય ને તો કોઈ ના કે ઉલટો દર્શન કરે, એવો ભય નહીં રાખવાનો, એવી ફિયર નહીં રાખવાની કે લોકો મને શું કહે છે. ખોટે રસ્તે જઈએ અને લોકો વાત કરે તો બરાબર, પણ ચિંતા ના રાખીએ ને મોડું આનંદ મારે એને એવી ચિંતા આપણે નહીં કરવાની. એક વસ્તુ હોય એમાં ખુબ વિચાર વિચાર કરવો એ ચિંતા, ચિંતા એટલે બહુ વરિસ પણ નહીં કહેવાય, એમાં ડીપર એન્ડ ડીપર નોર્માલિટી આવે એ વિચાર બંધ કરી દેવાનો, બહુ ડીપર નહીં જવાનું. હા, દુઃખ જેવું લાગવા માંડે એટલે એને બંધ કરી દેવાનો વિચાર જ, ચિંતા થવાની પરિણામ થાય ત્યારે દુઃખ લાગવા માંડે, રિઝલ્ટ દુઃખ નું રિઝલ્ટ લાગવા માંડે એટલે થાય કે ચિંતા થવા માંડે, ચિંતા વધવા માંડે એટલે દુઃખ ઉત્પન્ન થાય. ચિંતા કોઈ રીતે ના હેલ્પ કરે, ચિંતા કરે એટલે બધા વિચારા વગર કામ કરું તો એ પણ બધા કામ હું વિચારી ને આવા બધા બધાને એવું થાય, પણ બધા બી ની વિચારે વસ્તુ બહુ નહીં વિચારે તો આપી બધા સારું સરસ કહે, ખાલી તમારે ચિંતા ના કરો તો હું તો કેર નથી કરો, તું ને ત્યાં બહુ કરે છે. શું પૂછવાનો તમારે, સંભળાતું છે બરાબર? આ હું પૂછ્યું એ તમારે કદાચ એમ લાગે કે આ સ્ટુપિડ કહેવાય, પણ તમે આ બહુ વાર બોલતા છો કે ભગવાન એક હોય કે બધામાં, બધા કહે કે બધા નહીં પણ અમુક લોકો કે ભગવાન બધામાં હોય, પછી કોઈ કહે કે ભગવાન એક હોય, તો શું છે બધામાં ભગવાન હોય પણ બધાને એમ નથી ખબર કે ભગવાન છે એમનામાં? ભગવાન બધામાં હોય કે ભગવાન એક હોય? ના, કે ભગવાન બધામાં હોય પણ બધાને ખબર નથી કે મારામાં ભગવાન છે, બધાને ખબર નથી કે મારામાં ભગવાન છે, બધા એમ માને છે કે ભગવાન એક જ છે. એક જ ભગવાન? ભગવાન એક જ હોય? એક નથી, આપણે સાચા જ્ઞાન એક નથી, સાચા જ્ઞાન દરેક જીવ માત્ર ભગવાન જ છે, પણ પોતાને જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી ભગવાન કહેવાય. સાચું ચંદ્ર તો આખો જ છે, એની ઉપર તીર નું આવરણ આવેલું ભગવાન છે. પણ અમુક લોકો ને ખબર નથી કે મારામાં ભગવાન છે કે એનામાં ભગવાન. એટલે ભગવાન બધામાં હોય તો ભગવાન એક વસ્તુ નથી. પણ એટલે ઝઘડામાં નહીં ઉતરવું, એક ભગવાન છે જો કઈ દ્રષ્ટિ એક છે કે છે એમને સમજે નથી. પણ એક એક ગ્રુપ થાય એવું છે કે આ સોનાની લગડી છે, સોનાની લગડી બધાની પાસે જુદી જુદી હોય, લગડીઓ કેવાય, લગડીઓ સોનાની લગડી કેવાય. અને બધા એક ઢગલા માં કરીએ ભેગી ત્યારે સોનું કેવાય. પાણી છે એમ, પાણી તમે કહો કે એક ટીપું છે. લોકો માન્ય થાય, અહી લોકો માન્ય કરે કે આ ભગવાન છે. ભગવાન ને આત્મા હલકું વાસ્તુ કે જુદું? ભગવાન ને આત્મા એક છે કે જુદા છે? એટલે બે સરખા ભગવાન કેવો એ બી ચાલે? હું ભગવાન છું, શુદ્ધ આત્મા છું. બે સરખા એટલે બે સરખું સરખા ભગવાન ક્યારે મનાય? આ કોઈ ચીજ ઉપર એને ઈચ્છા વિચ્છા ના થાય ભગવાન ભગવાન થઈ ગયા ભગવાન થવાના વિઝા મળ્યા છે, પછી ભગવાન થયા નથી. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત ભગવાન હતા, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, એ બધા શું હતા? મારે હતા ને એ લોકો બી બધા લોકો નથી કે આપડે ભગવાન છીએ. પણ એને પોતાના પ્રગટ થયા નથી ને. ઈદ નો ચંદ્ર એક દિવસ નો ચંદ્ર છે ને, પુણ્યમ થાય તારે બરોબર. એટલે એ બી બધા ફૂલ મૂન જેવા હતા. એટલે 360 હતા એ લોકો. એટલે તમે બી તમે તમે કેવી રીતે બોલો, તમે 360 બનશો ત્યારે. પણ તમે જયારે બનશો ત્યારે તમે ને કૃષ્ણ ભગવાન ને બધું એક થઈ જાય. તમે જયારે 360 બનશો ત્યારે તમે ને કૃષ્ણ ભગવાન બધા એક થઈ જશે. કૃષ્ણ ભગવાન 350 છે. કેવી રીતે? તો 360 કોણ છે? કોઈ નથી. મહાવીર થઈ ગયા, મહાવીર ભગવાન. તો કૃષ્ણ ભગવાન કેમ નહી થયેલા? કૃષ્ણ કેમ નહી થયેલા? કૃષ્ણ આવે 56 ના ભગવાન હતા. 356 જેટલા મારે મોક્ષ છે.